તો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય. પ્રેમ તમારા હૃદયમાં ન હોય તો તમને પ્રભુનું સ્વરૂપ સાક્ષાત પણ પ્રકટ થઈ જાય ને તો એ જ્ઞાન ન થાય. કંસના સામે સાક્ષાત પ્રકટ થયા, પૂતનાના તો પોતે દૂધ અરોગ્યું, તો એ પ્રેમ હૃદયમાં ન હોવાને કારણે એને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થયું. એટલે પ્રભુ જો સાક્ષાત પ્રકટ થાય તો એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થાય, અને પ્રેમ હૃદયમાં હોય તો પ્રભુ ન પ્રગટે તો એ પ્રભુનું જ્ઞાન થઈ જાય. પ્રેમનું કંઈક એવો અનેરો મહત્વ છે આપણા પુષ્ટિમાર્ગમાં. એ વાત ખાસ ખ્યાલમાં રાખો કે ચિત્તે ભગવત પ્રેમ સંપાદનીયમ, પ્રેમ સંવલિતમ ચિત્તમ સર્વત્રમ વિદ્યમાનમ ભગવંતમ સ્વયમેવ વિષયી કરોતી, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે પ્રેમ પ્રભુનો સ્વરૂપનું જ્ઞાન હાસિલ કરવું એ જ્ઞાનની પ્રક્રિયાથી સંભવ નથી, પ્રેમની પ્રક્રિયાથી સંભવ છે. પ્રભુની સેવા કેવી હોવી જોઈએ કે પ્રભુને બધું સુખ થાય, એ તો પ્રેમી અને પ્રિયતમ વચ્ચેની વાત છે. એનો કોઈ ફોર્મ્યુલા હોઈ ન શકે. કોઈકને કશું ભાવતું હોય, કોઈકને કશું ભાવતું હોય, એમાં કોઈકનો નિયમ કાંઈ ચાલો નહીં. સેવાનો ક્રમ શીખવો છે, ચોક્કસ શીખવો. શ્રી ગોપીનાથજીએ લખ્યો છે, ગુસાઈજીએ લખ્યો છે, હરિરાયજીએ લખ્યો છે, પુરુષોત્તમજીએ લખ્યો છે, ઘણા બધા બાલકોએ લખ્યો છે, છેલ્લે છેલ્લે વલ્લભ પુષ્ટિ પ્રકાશ નામના ગ્રંથમાં પણ છપાયો છે, અને આજે તો ઘણા બધા બાલકોના ઘરના સેવાના ક્રમના પુસ્તકોએ પ્રકાશિત છે. એટલે જો શીખવો હોય તો કોઈ ગુરુની આવશ્યકતા નથી, પુષ્કળ સાહિત્ય આપણે ત્યાં છે. અને ન શીખવો હોય તો જે કાંઈ પણ હું શીખવાડીશ ને એ તમને વિટંબના જ લાગશે કે આ નમાજ બક્ષાને ગયો ઓર રોજા ગલે પડ ગયો જેવું થશે. પુષ્ટિમાર્ગમાં અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્રનું તફાવત શું છે? અષ્ટાક્ષર મંત્ર 8 અક્ષરનો, પંચાક્ષર મંત્ર 5 અક્ષરનો, મૂળ તો તફાવત જ છે, બાકી બંનેમાં કૃષ્ણ કોમન છે. એકમાં કૃષ્ણની આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ, એકમાં કૃષ્ણની તદીયતા આપણે સ્વીકારીએ છીએ, એકમાં તદાશ્રય સ્વીકારીએ છીએ, એ તફાવત છે. બંનેમાંથી કયા મંત્ર બોલાય? બોલાય કોની સામે? અમારા એક લેન્ડલોર્ડ હતા, હવે તો એ નથી રહ્યા, બીજા લેન્ડલોર્ડ આવી ગયા જે મકાનમાં અમે રહીએ છીએ. તો એમને મકાન બનાવ્યું, તેમણે કહ્યું કે મહારાજ તમે પણ જોવા આવો. હું જોવા ગયો, તે જે ટોયલેટ હતો ને એની સામે શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી ના ચિત્ર લગાડ્યા. મેં કીધું આ અહીંયા કેમ લગાડ્યું? એટલે અહીંયા ઘણી વખત બેસવું પડે છે કબજિયાતના લીધે, બીજો કોઈ સમય મળતો નથી, ચિત્ત બહુ તદાકાર થઈ જાય છે. મેં કીધું ધન્ય છે ઘટમાં બિરાજતા યમુનાજી, શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, મારું ટોયલેટ થયું છે વંદરાવન, કે ત્રણેય સ્વરૂપ અહીંયા બિરાજી ગયા સામે જ એકદમ એકાગ્રચિત ધ્યાનાવસ્થિત તદ્ગતે મનસા. હવે ભગવાને વિચારતા હશે કે મારે નીકળવું કે ન નીકળવું આમાંથી. એટલે એ બહુ મોટી મોકાણ છે હો, કે આ બંનેમાંથી કયો મંત્ર ક્યાં બોલાય. હું તો એક જ વાત સમજું કે જેમાં કૃષ્ણની જરમાં ગાડીમાં ખંડિત ન થાય એવી રીતે ક્યાંય પણ બોલાય, અને કૃષ્ણની ગરિમા અને મંત્રની ગરમાં ખંડિત થાય એવું ક્યાંય ન બોલાય. પુષ્ટિમાર્ગમાં મર્યાદનું મહત્વ શા માટે? શાહની બેટી શાહજાદી, પીરની બેટી પીરજાદી, તો મર્યાદી કોને કહેવાય? મૂળમાં તો બહુ પહેલાં જ્યારે ટ્રેન શરૂ થઈ હતી તે વખતે પ્લેટફોર્મ ટિકિટ નહોતી લેવાતી, તે કોઈ ગામના કોઈ કલેક્ટર શિકાર કરીને આવ્યા હતા, તે જીપમાં મારેલો શિકાર મૂક્યો હતો અને એમને ટ્રેનમાં ચડવું હતું. તે કોઈક આપણા મરજાદી ભાઈ કોઈકને લેવા ગયા હશે ટ્રેનમાં, એ ત્યાં ઊભા હતા. તો એમને લાગ્યું કે આ કુલી છે કલેક્ટરને. તો એમણે કહ્યું, એ કુલી ચાલ આ શિકારને ગાડીના આવે છે એના ડબ્બામાં મૂકી દેજે. એણે કહ્યું કે હું કુલી નથી, વલ્લભ કુલી છું. અને કીધું, કુલી તો છે ને, મૂક. અને કહ્યું, પણ ના ના હું મરજાદી છું. તો એણે કહ્યું કે તું વલ્લભ કુલી હે, ફિર મર કાય કો જાતી હે, ચાલ ધર. તો પરાણે મુકાવી દીધું. આવા બધા ગોટાલાઓ. મરજાદી એટલે શું? ખરેખર એક મોટો ગંભીર વિષય છે પુષ્ટિ માર્ગ માટે. અને એટલો ગંભીર વિષય છે કે ભક્તિ મરી જાય, સિદ્ધાંત મરી જાય, ભાવના મરી જાય, પરિવારના લોકોની નિષ્ઠા ખંડિત થઈ જાય, પણ મરજાદ ન મરે. એટલે હું કહેતો છું કે મરજાદી. મરજાદ બહુ સારી વસ્તુ છે, એક વાત સમજો. હું મરજાદની નિંદા નથી કરતો. જે મર્યાદા ભક્તિને નભાવવામાં સાધક થતી હોય તે મર્યાદા તો આપણો શણગાર છે ભક્તિનો, પણ જે મર્યાદને પાલવાને કારણે ભક્તિ ખંડિત થતી હોય તે મર્યાદ કરતાં અધર્મ સારો. તિરોહિતાર્થ દેવેશુ મંત્રોના અર્થ દેવતા તિરોહિત થયા છે. શરણ સમર્પણ મંત્ર ઉપર પણ આ વાત લાગુ પડશે. વાત એવું છે, મંત્રનો દેવ અલગ હોય છે અને અર્થ અલગ હોય છે. મંત્રનો દેવ તિરોહિત થયો તેથી અર્થ તિરોહિત નથી થતો, અને કોઈક વખતે અર્થ તિરોહિત થઈ જાય તેથી દેવ તિરોહિત નથી થતો. દેવ અને અર્થમાં ભેદ છે. દેવ એટલે એ મંત્રનું જે નિયમન કરતો હોય એનો અધિદેવ, આધિદૈવિક શક્તિ હોય તે તેનો દેવ કહેવાય. એ એનો અર્થ પણ હોય એ જરૂરી નથી. અર્થ કોઈ બીજો પણ હોઈ શકે છે અને તે પણ હોઈ શકે છે. તો અર્થ હોવો, જેમ રામના ઠેકાણે મરા મરા કહીને પણ વાલ્મીકીને રામ મળ્યા, તો મરા કહેવાથી શબ્દ તિરોહિત થઈ ગયો પણ અર્થ તિરોહિત ન થયો. અજામિલને નારાયણ કહેવાથી પ્રભુ મળ્યા, એ નારાયણ એને પ્રભુના અર્થમાં નહીં કહીને પોતાના દીકરાના અર્થમાં કહ્યું હતું, તો અર્થ તિરોહિત હતો પણ અધિદેવ તિરોહિત નહોતો નારાયણનો, એટલે મળ્યા. એટલે દેવ અને અર્થ દર વખતે નોખા હોય છે અથવા એક હોય છે, પણ દર વખતે એક જ હોય છે એવું નથી હોતું. કે કોઈક વખતે ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી દેવી નોખી છે અને અર્થ નોખો છે. ગાયત્રીનો અર્થ નોખો, અર્થરૂપ દેવ નોખો છે અને અધિષ્ઠાતા દેવ નોખો છે. પુરુષોત્તમ સહસ્રનામમાં પણ એવી રીતે જોશો તો તમને જણાશે. સર્વોત્તમ સ્તોત્રમાં પણ જોશો તો દેવ અલગ છે અને અર્થ અલગ છે. એ એક જ હોવા દર વખતે જરૂરી નથી હોતા. એટલે તિરોહિતાર્થ દેવેશુ, એ મંત્રોના અર્થ દેવતા તિરોહિત થઈ ગયા છે તેથી એનો અધિદેવ તિરોહિત થઈ ગયો એમ જાણવાની જરૂરત નથી, અથવા અધિદેવતા તિરોહિત થઈ ગયા તેથી અર્થદેવતા તિરોહિત થઈ ગયા ત્યાં સુધી એને તાણવાની જરૂરત નથી. તિરોહિતાર્થ દેવેશુ, અર્થદેવ તિરોહિત થયા છે તો થઈ ગયા હશે, પણ એનો અધિદેવ તિરોહિત ન થયો હોય તો કોઈ ગભરાવાની જરૂરત નથી. શ્રી કૃષ્ણ આપણા જે સમર્પણનો જે મંત્ર છે અને શરણના જે મંત્રો છે એ બંને મંત્રોના અધિદેવ કોઈ છે એવું નોખું આપણે ત્યાં વર્ણવામાં નથી આવ્યું. કેમ કે આપણે ત્યાં મંત્રનું મંત્રત્વ માંત્રિક ન હોઈને ફક્ત પ્રતિજ્ઞાત્મક જ છે, મંત્રાત્મક નથી. અને જ્યાં અર્થનો દેવનો સવાલ છે તો એ તિરોહિત થઈ શકતો નથી, એની લાચારી છે. અકબર અને બિરબલની બહુ સુંદર કથા છે. એમાં અકબરે બિરબલને પૂછ્યું કે તું તું મને મોટો માને છે કે ખુદાને? એટલે બિરબલે કહ્યું કે હું તમને મોટા માનું છું. અકબરે કહ્યું કે કેમ ચાપલૂસી કરે છે? તો બિરબલે કહ્યું કે ના, હું ચાપલૂસી નથી કરતો, કેમ કે તમે ગુસ્સે થાઓ તો મને દેશવટો આપો, પણ ભગવાનની ખુદાની લાચારી છે કે મને દેશવટો આપી શકતો નથી, કેમ કે કોઈ દેશ એવો નથી કે જ્યાં એનો રાજ્ય ન હોય, એટલે એ મને દેશવટો નથી આપી શકતો. એવી રીતે કૃષ્ણની લાચારી છે કે કોઈ દિવસે તિરોહિત થઈ શકતો નથી અર્થદેવ તરીકે. સમગ્ર જેટલા પણ શબ્દો છે, શબ્દોનો અર્થ શ્રી કૃષ્ણ જ છે એમ શ્રી મધ્વાચાર્યજી કહે છે. તે હદ સુધી કે સમુદ્રના ગર્જનનો જે શબ્દ છે એ ગર્જનાનો અર્થ પણ શ્રી કૃષ્ણ છે. એ વાત મધ્વાચાર્ય જ કહે છે એવું નથી, આપણે પણ માન્ય છે કે સર્વ શબ્દના અર્થ શ્રી કૃષ્ણ જ છે. તો સર્વ શબ્દના અર્થ જે કૃષ્ણ છે એ કોઈક દેવરૂપે તિરોહિત પણ થઈ ગયા હોય તો જે અર્થરૂપે કાયમ રહ્યો છે તે પણ અર્થ ફરી પાછો કૃષ્ણ જ છે. અને કૃષ્ણ જ છે એટલે એમાં કોઈ દિવસે તિરોહિતાર્થ દેવના આ અર્થમાં કૃષ્ણ કોઈ દિવસે સમર્પણ મંત્ર અને શરણાગતિ મંત્રમાંના અર્થદેવ તરીકે તિરોહિત થઈ શકતા નથી. ભાગવત સપ્તાહ સત્સંગના માટે ન હોઈ શકે? મારી સાથે એક છોકરો ભણતો હતો, હો, એને કોઈ, જેને તમે ગુજરાતીમાં માવડીઓ કહો ને, એ જાતનો માવડીઓ, એને કોઈ દિવસે ખરેખર પત્ની જોઈતી જ નહોતી, બા જ જોઈતી હતી. શોધખોલ હતી એની બાની, અને પરણ્યો એક છોકરીને. હું પણ એને વધાઈ આપવા ગયો. 6-7 વર્ષે એમને એક બાલક ઉત્પન્ન થયો. એને તલાક આપી દીધો કે હવે તું મને નહીં ઉછેરે ને આને ઉછેરશે. પછી મુકાણ એવી થઈ કે મને ખબર નહીં કે બંનેમાં તલાક થઈ ગયું છે. મારે ઘેર એક પ્રસંગ હતો તો મેં એને આમંત્રણ પત્રિકા મોકલાવી, તો બંનેનું નામ લખ્યું કે ભાઈ તમે બંને આવજો. એ બેના ઠેકાણે 4 આવી ગયા. હું પરિચય કરાવતો હતો કે મારો મિત્ર સાથે ભણતો હતો ને એની પત્ની, એણે મને ચૂંટિયામાં ભર્યા સાથળમાં કે ના ના, આ તો હવે બીજાની પત્ની છે, એનો પતિ આ છે ને મારી પત્ની આ છે. મેં કીધું માર્યા તો હતો. એટલે બા જોઈતી હોય ને પરણે તો આવી દુર્ગતિ થાય. સત્સંગ કરવા માટે, ભાગવત સપ્તાહ કરવામાં પણ આવી દુર્ગતિ કંઈક થતી હોય છે. સત્સંગ કરવો હોય તો મહાપ્રભુજી જેને સત્સંગ કહે છે ને તે સંઘ સત્સંગ કહેવાય, મહાપ્રભુજી એને દુસ્સંગ કહે છે. તો સત્સંગ કરવા માટે ભાગવત સપ્તાહ ન થાય, સત્સંગ કરવા માટે સત્સંગ થાય. અને ભાગવત સપ્તાહ જે વેચાણથી થતી હોય તેમાં સત્સંગ નથી થતો, મહાપ્રભુજીના હિસાબે દુસ્સંગ થાય છે. જોઈએ છે બા અને પરણો છો પત્ની તરીકે. ભક્તિ માર્ગી સંન્યાસ એટલે શું તેને સમજાવો. એ શરણાગતિના શિબિરનો વિષય નથી, ક્યારેક સમજાવીશ ચોક્કસ. પ્રભુમાં અખંડ ભાવ કેવી રીતે સિદ્ધ થાય? પુષ્ટિજીવમાં પુષ્ટિબીજ જીવમાં છે કે કેમ, કેવી રીતે વર્તી શકાય? અખંડ ભાવનું મતલબ આપણે સ્પષ્ટ સમજવો જોઈએ. અખંડ ભાવ બે રીતે હોય. એક તો પ્રભુના આપણે ખંડ ન કરીએ તે રીતે અખંડ, અને એક ભાવ ખંડિત ન થાય તેવી રીતે અખંડ ભાવ. અખંડ ભાવના બંને અર્થો થઈ શકે. તો પ્રભુનું ખંડન બે રીતે થઈ શકે, કે પ્રભુના જેટલા સ્વરૂપ છે એ સમગ્ર રૂપમાં એને સ્વીકારીએ તો પ્રભુનો ખંડન નથી થતો. મહાપ્રભુજી તેથી આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તો તમે સર્વભાવથી એમનું ભજન કરશો તો એ પ્રભુનો ખંડ નથી થતો. મહાપ્રભુજી તેથી શિક્ષા શ્લોકમાં આજ્ઞા કરે છે કે સર્વસ્વૈહિકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ. ઐહિક પારલૌકિક બધું મારું આ જ છે એમ માનીને તમે સેવા કરો તો પ્રભુનો ખંડ નથી થતો, નહીં તો પ્રભુનો ખંડ થઈ જાય છે. તમારો ભાવ ખંડન પાછો થઈ શકે છે કે એવા પ્રભુમાં તમારો ભાવ જળવાઈને રહે કે ન જળવાઈને રહે, એ બંને સંભાવના રહેલી છે. તમારો ભાવ ખંડિત થાય છે કેવી રીતે? કે તમે તમારે માથે બિરાજતા પ્રભુમાં તમારો ભાવ નથી જાળવી શકતા, અને પારકી બારીમાં તમને તાંકઝાંક કરવાની આદત હોય તો તમારો ભાવ ખંડિત થયો. હવે બારી હોય કે બારણો હોય હવેલીનો, એ તો તમારો વિષય છે. પુષ્ટિબીજ જીવમાં છે કે કેમ, એ કેવી રીતે વર્તી શકાય? મહાપ્રભુજીએ બીજ ભાવને બહુ ગૂઢ ભાવ કહે છે, અને એ તો પ્રભુ જ જાણી શકે, કોઈ ન જાણી શકે. મહાપ્રભુજી પિછાણી શકતા હતા કેમ કે મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદના અવતાર છે, આપણે ન જાણી શકીએ. પણ બીજને આપણે ન પિછાણી શકીએ, એ વસ્તુ ચોખ્ખી છે, વાવેતર કરેલા બીજને. પણ એ બીજનું જ્યારે અંકુરણ થાય ત્યારે આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ આવો અંકુર આમાંથી બીજમાંથી નીકળ્યો છે.